શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 49 નિરુક્ત વર્ણન. શ્રી સનંદનજી કહે છે, હવે હું નિરુક્તનું વર્ણન કરું છું, તે જે વેદનું કર્ણરૂપ ઉત્તમ અંગ છે. આ વૈદિક ધાતુરૂપ છે. આ પાંચ પ્રકારનું બતાવ્યું છે, તેમાં ક્યાંક વર્ણનું આગમન છે, ક્યાંક વર્ણનો વિપર્ય થાય છે, ક્યાંક વર્ણનો વિકાર થાય છે, અને ક્યાંક વર્ણોનો નાશ માનવામાં આવ્યો છે. હે નારદ, જ્યાં વર્ણોનો વિકાર અથવા નાશ દ્વારા જે ધાતુ સાથે વિશેષ અર્થનો પ્રકાશક સંયોગ થાય છે, તે પાંચમો ઉત્તમ યોગ કહેવામાં આવ્યો છે. વર્ણના આગમનથી હંસ પદની સિદ્ધિ થાય છે. આ હંસ પદની આપણે ક્યારે એને હંસ પદ અને કઈ રીતે કહેવાય તેનું આપણે આગળ વિસ્તારથી થોડીક સમજૂતી જોઈશું, પણ પહેલા પૂર્ણ કરી નાખી શું વાક્ય છે એમ. એના માટે વર્ણના આગમનથી હંસ પદની સિદ્ધિ થાય છે. વર્ણોના વિપ્રય એટલે કે અદલબદલથી સિંહ પદ સિદ્ધ થાય છે. વર્ણ વિકારથી ગૂઢોત્માની સિદ્ધિ થાય છે. વર્ણનાશથી પુરુષોદરહ સિદ્ધ થાય છે. ભ્રમર વગેરે શબ્દોમાં પાંચમો યોગ સમજવો જોઈએ. વેદોમાં લૌકિક નિયમોનો વિકલ્પ અથવા વિપ્રય કહેવામાં આવ્યો છે. અહીં પુનર્વસુ પદને ઉદાહરણના રૂપમાં મૂકવું જોઈએ. હવે હંસ કહેતા હંતી તી હંસ આ વ્યુત્પત્તિ અનુસાર હન ધાતુની આગળ વૃતૃ વદિહની વગેરે ઉણાદિ સૂત્રથી સનું આગમ થવાથી હંસ શબ્દ બને છે. હિસી હિંસાયામ આ ધાતુની હિનસ્થિતિ આ વ્યુત્પત્તિ અનુસાર કર્તૃથમાં અચ પ્રત્યય કરવામાં આવેલ અચ પ્રત્યય કરતા કરવા પહેલાં હિંસ બને છે. પછી પુરુષોદરાયદની યથોપદિષ્ટમ આ ના આદેશ અનુસાર હ ના સ્થાનમાં સ અને સ ના સ્થાનમાં હ આવી જવાથી સિંહ પદ સિદ્ધ થાય છે. હવે ગુઢાતમાં આપણે ક્યાં ક્યાં પદોનું વર્ણન જોશું? હંસ, સિંહ, ગુઢોત્મા, પુરુષોદર, ભ્રમર. હવે ગુઢોત્માનું ગુઢ વત્તા આત્મા આ અવસ્થામાં વિકૃત થઈને ઉના રૂપમાં પરિણિત થયો અને ગુણ હોવાથી ગુઢોત્મા બન્યો. એશ સર્વેશુ ભૂતેશુ ગુઢાત્મા ન પ્રકાશતે એનું વાક્ય છે. હવે પુરુષોદર, પુરુષોદર એટલે કે હું પુરુષદ વત્તા ઉદર આ પદછેદ છે. પુરુષોદરાદિની યથોપદિષ્ટમ ના આદેશ અનુસાર અહીં તકારનો લોપ એટલે કે નાશ થયો તથા ગુણ હોવાથી પુરુષોદર સિદ્ધ થયો છે. હવે ભ્રમર એટલે કે ભ્રમતીતિ ભ્રમર, અહીં ભ્રમુ અન્વસ્થાનેથી અતિર્ક મી ભ્રમિચ મિદેવી વા વિષભ્યસ્વિત આ ઉણાદિ સૂત્ર અનુસાર અર પ્રત્યય હોવાથી ભ્રમર શબ્દ સિદ્ધ થાય છે. કોઈ વિદ્વાનોના મત પ્રમાણે ભ્રમણ રોતી આ વ્યુત્પત્તિ અનુસાર ભ્રમ શબ્દ બને છે. એમાં ભ્રમ વત્તા અર્તૃ વત્તા રૂ વત્તા અચ આ સ્થિતિમાં તૃનો લોપ રૂમાં ઉકાલોપ કરવાથી ભ્રમરની સિદ્ધિ થાય છે. ભ્રમરની સિદ્ધિ થાય છે. પુનર્વસુ લૌકિક પ્રયોગમાં પુનર્વસુ શબ્દ નિત્ય દ્વિવચનાંત છે, પરંતુ વેદમાં છંદસી પુનર્વસ્વકો છંદસી પુનર્વસો રેક વચનમ આ નિયમ અનુસાર એનો એક વચનાંત પ્રયોગ પણ થાય છે. હવે આગળ નભસ્વતમાં વત પ્રત્યે પરે રહેતા ભસંજ્ઞા થઈ જવાથી સનુ ઋત્વ ન થયું વાર્તિક પણ છે. નભો અંગિરોમ નુષામ વ્યત્યુપસંખ્યાનમ વૃષન અશ્વો યસ્ય સહ આ વિગ્રહમાં બહુવ્રીહી સમાસ હોવાથી વૃષન વત્તા અશ્વ આ અવસ્થામાં અંતર્વર્તીની વિભક્તિનો આશ્રય લઈને પદસંજ્ઞા કરીને નરકનો લોપ પ્રાપ્ત થયો, પરંતુ વૃષણ વસ્વસ્વયો હો આ વાર્તિકના નિયમ પ્રમાણે ભસંજ્ઞા થઈ જવાથી નનો લોપ ન થયો. તેથી વૃષણશ્વ આ જ વૈદિક પ્રયોગ છે. સંસારમાં વૃષાશ્વ થાય છે. ક્યાંક ક્યાંક આત્મને પદના સ્થાને પરસ્મે પદનો પ્રયોગ થાય છે, જેમ કે પ્રતિપમન્ય ઉર્મી યુદ્ધ્યતિ અહીં યુદ્ધ્યતે હોવું જોઈએ, પરંતુ પ્રશ્ન પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્ર વગેરે ઉપસર્ગ ધાતુની પહેલાં આવે તો તેમની ઉપસર્ગ તથા ગતિસંજ્ઞા થાય છે, પરંતુ વેદમાં વે ધાતુના પછી કે વ્યવધાન આપીને પ્રયુક્ત હોવા છતાં પણ ઉપસર્ગ અને ગતિ કહેવાય છે. તથા હરિભ્યામ યાહલોક યાહ્યોક આ મન યા મંદ્રેન્દ્ર હરિભી યાર હઈ. અહીં આયાહીના અર્થમાં યાહી વત્તા આનો વ્યવહિત તથા પરપ્રયોગ છે. બીજા ઉદાહરણમાં આ વત્તા યાહીના વચ્ચે અનેક પદોનું વ્યવધાન છે. વેદમાં વિભક્તિઓનો વિપર્યાસ જોવામાં આવે છે. જેમ કે દદ્ધા જુહોતી, અહીં દૂધી શબ્દ હું ધાતુનો કર્મ છે, તેમાં દ્વિતીય હોવી જોઈએ, પરંતુ તૃતીયા ચ હોશછંદસી આ નિયમ પ્રમાણે કર્મમાં તૃતીય થઈ ગઈ છે. અયુત સાદયામક આમાં અભી વત્તા ઉત્પૂર્વક સદ ધાતુથી લુંગ લકારમાં આમ અને અક નો અનુપ્રયોગ થયો છે. લોકમાં અભ્યુદશી સદત રૂપ બને છે. મા ત્વાગ્નિ દ્વયન દ્વર્ણયિત આમાં નોનયતિ દ્વનય વગેરે વૈદિક સૂત્ર દ્વારા ચલીના ચકભાવનો નિષેધ થાય છે. માંગના યોગમાં અટ આટ ન હોવાથી ધ્વનયિત થયું છે. લોકમાં ધટાદિ ધ્વન ધાતુનું રૂપ અધિધ્વનત થાય છે અને ચુરાદિના રૂપમાં અધધ્વનત થાય છે. ધ્વનયિત વગેરે પ્રમુખ ઉદાહરણ છે. નિષ્ઠકર્ય વગેરે પ્રયોગ વેદમાં નિપાતનથી સિદ્ધ થાય છે. છંદસી નિષ્ઠકર્ય વગેરે સૂત્ર આમાં પ્રમાણ છે. અહીં નિષ્પૂર્વક કૃત ધાતુથી રુદુપધાચ્ય સૂત્ર અનુસાર ક્યપ પ્રાપ્ત હતો, પરંતુ ણ્યત પ્રત્યય થયો છે. સાથે સાથે કૃતમાં આદિ અંતનો વિપર્ય થવાથી તૃક રૂપ બન્યું, પછી ગુણ હોવાથી તર્ક બન્યું. નિષ્ના સનું સત્વ થયું અને સટુત્વ થઈને નિષ્ઠકર્ય સિદ્ધ થયું. ગૃભાય વગેરે પ્રયોગ વૈકલ્પિક સાયચ થવાથી બને છે. રુધાતુથી સાયચ થયું અને હગ્રો હોર્ભછંદસી આદેશ અનુસાર હના સ્થાનમાં ભ થઈ ગયો તો ગૃભાય બન્યું. ગૃભાય જીવયા મધુ શાસ્ત્રકારો સુપતિ ઉપગ્રહ પ્રશ્નપદ આત્મનેપદ લિંગ પુરુષ કાળ હલ અચ સ્વર કૃત કારક અને ઈંગ આ બધાનો વિપર્ય ઈચ્છે છે. તે પણ બહુલતાથી સિદ્ધ થાય છે. રાત્રિ શબ્દમાં રાત્રે શ્વા જશો પાસુરા પાસુ 4-1-31 આ નિયમ પ્રમાણે રાત્રિ શબ્દથી નિપ પ્રત્યય થયો છે. લોકમાં કૃદી કારા દક્તિ ન હતી ડિસ થઈને અંતોદાત થાય છે. વિભ્વીથી વિભ્વીમાં પણ વિભુ શબ્દથી ભુવસ્વના નિયમ અનુસાર ડિસ થયો છે. અહીંયા ડિસ અથવા તો ઈશ થયો છે એવું કહી શકાય. કદ્રુહ પદમાં કદ્રુ કમણ ડલોસ્વછંદસી થી ઉંડ પ્રત્યય થયો છે. આવિષ્ટયો વર્ધતે વગેરે સ્થાનોમાં અવિષ્ટયશ્યો પસંખ્યાન છંદસીના નિયમ અનુસાર આવિષ અવ્યયથી ત્યપ આ તદ્ધિત પ્રત્યય થયો છે. વાજસ નેયનઃ માં વાજસ નેયેન પ્રોક્તમ ધીયતે આ વ્યુત્પત્તિ અનુસાર વાજસને શબ્દથી શોનકા દિભ્યશ છંદસી સૂત્ર દ્વારા હણીની પ્રત્યય થયો છે. કર્ણે બિહીમાં બહુલમ છંદસીના નિયમ અનુસાર ભીષના સ્થાનમાં એસ આદેશ નથી થયો. યશો ભગ્ય પદમાં વેશો યશ આદેર્ભગાદ યલ આ સૂત્રથી યલ પ્રત્યય થયો છે વગેરે ઉદાહરણો જાણવા જોઈએ. ચતુરક્ષરમ પદથી 4 અક્ષરવાળા આશ્રાવય અસ્તુ શ્રોષટ વગેરે પદો તરફ સંકેત કરવામાં આવ્યો છે. અક્ષર સમૂહ વાંચ્યો હોય તો છંદસ શબ્દથી યત પ્રત્યય થાય છે. છંદસ્ય આ ઉદાહરણ છે. દેવાસહમાં આજજ શેર સુખ આ નિયમ અનુસાર અસુખનું આગમન થયું છે. સર્વદેવ શબ્દથી સ્વાર્થમાં તાતિલ પ્રત્યે થાય છે. સવિતા નહસુ વતુ સર્વદેવતા તિમ, આ ઉદાહરણમાં સર્વદેવ શબ્દથી તાતિલ પ્રત્યે થતા સર્વદેવતા તિત શબ્દની સિદ્ધિ થાય છે. યુષ્મદ અસ્મદ શબ્દોથી સાદૃશ્ય અર્થમાં વતુ પ્રત્યય થાય છે. આ નિયમથી ત્વા વતઃ પદની સિદ્ધિ થઈ છે. ત્વા વતઃનો પર્યાય છે ત્વત્સદૃશાન, તમારા જેવો, ઉભયા વિનમ વગેરે પદોમાં બહુલમ છંદસીના નિયમથી મત્વર્થમાં વિનિ પ્રત્યય થયો છે. છંદો વિનપક્રણે વગેરે નિયમથી બંને શબ્દના અકારનો દીર્ઘ થવાથી ઉભયા વિનમ રૂપ બન્યું છે. પ્રત્ન પૂર્વ વગેરે શબ્દોથી વાર્થમાં થાલ પ્રત્યય થાય છે. આ નિયમથી પ્રતંથા બને છે. એ જ પ્રમાણે પૂર્વથા વગેરે પણ છે. વેદમાં રુચ શબ્દથી પરે હોવાથી ત્રીનું સંપ્રસારણ થાય છે અને ઉત્તર પદના આદિનો લોપ થઈ જાય છે. ત્રિસ્ર રુચો યસ્મિન તત ત્રુંચ સુક્તમ, જેમાં ત્રણ રૂચાઓ હોય તે સુક્તનું નામ ત્રુચ છે. ત્રિવત્તા રુચ આ અવસ્થામાં ત્રિનું સંપ્રસારણ થવાથી ત્રુ બન્યું અને રુચના રૂનો લોપ થઈ ગયો તો ત્રુચમ સિદ્ધ થઈ ગયું. ઇન્દ્રસ્વ વિષ્ણો યદ સ્પૃધેશ થામ, અહીં અપ ઉપસર્ગની સાથે સ્પૃધ ધાતુનું લંગલકારમાં પ્રથમ પુરુષના દ્વિવચનનું રૂપ છે. અપસ્પૃધે થામ આ નિપાતનથી સિદ્ધ થાય છે. રેફનું સંપ્રસારણ અને અલોપ નિપાતનથી જ થાય છે. માંગનો યોગ ન થવાથી પણ અડાગમનો અભાવ થયો છે. લોકમાં અનુરૂપ અપા સ્પર્ધે થામ થાય છે. વસુરભીનો અવ્યાત વગેરેમાં અવ્યાદ વધ્યા વગેરે સૂત્ર અનુસાર વ્યપર અપરે હોવાથી એંગનો એટલે કે ઓનો પ્રકૃતિ ભાવ થયો છે. આપો અસ્માન માતર વગેરે પ્રયોગ પણ આપો જુષાણો વગેરે નિયમ અનુસાર પ્રકૃતિ ભાવે સિદ્ધ થાય છે. આકાર પરે રહેવાથી આપો વગેરેમાં પ્રકૃતિ ભાવ થાય છે. સમાનો ગર્ભ સગર્ભસ્તસ્ત્ર ભવ સગર્ભ્ય, અહીં સમાવસ્ય સહ વગેરે સૂત્રથી સમાનનો સ આદેશ થયો છે. સગર્ભ સ યુથ સનુતાદ યતથી યત પ્રત્યય થયો છે. અષ્ટાપદી અહીં છંદસી ચના નિયમ અનુસાર ઉત્તરપદ પરે રહેતા અષ્ટના નનો આ આદેશ થઈ ગયો છે. ઋતો ભવમ ઋત્વયમ, જે ઋતુમાં થાય તેને ઋતવ્ય કહે છે. ઋતવ્ય વાસ્તવ્ય સ્તવ્ય વગેરે સૂત્ર નિપાતન કરવાથી ઋત્વયમ પદની સિદ્ધિ થાય છે. અતિશયને રુજુ ઇતિ રજિષ્ઠમ, જો અત્યંત રુજુ એટલે કોમલ અથવા સરળ હોય તેને રજિષ્ઠ કહેવામાં આવ્યું છે. વિભાસર જોશ છંદસીના નિયમ પ્રમાણે ઇષ્ટ ઇમન અને ઇયસ પરે રહેવાથી રુજુના ઋના સ્થાને ર થાય છે. રુજુ વત્તા ઇષ્ટ આ અવસ્થામાં ઋના સ્થાને ર થતા ઉકારનો લોપ થવાથી રજિષ્ઠ શબ્દ બન્યો છે. ત્રિપંચકમ ત્રિણી પંચકાની યત્ર તત્, ત્રિપંચકમ આ વિગ્રહ અનુસાર બહુવ્રીહી સમાસ કરવાથી ત્રિપંચકમની સિદ્ધિ થાય છે. હરણ્યેન સવિતા રથેન, આ મંત્ર વાક્યમાં ઋત્વ્યવસ્તવ્ય વગેરે સૂત્ર અનુસાર હિરણ્ય શબ્દથી મયટ પ્રત્યય અને તેના મનો લોપ નિપાતન નાશ કરવામાં આવે છે. આનાથી હરણ્યમ શબ્દની સિદ્ધિ થાય છે. ઇતરમ વેદમાં ઇતર શબ્દથી અદળનો નિષેધ છે, તેથી સુનો અમ આદેશ થવાથી ઇતરમ પદ સિદ્ધ થાય છે. જેમ કે વાર્તજ્ઞમિતરમ પરમે વ્યોમન, અહીં વ્યોમની રૂપ પ્રાપ્ત હતું, પરંતુ સુપામ શુલક વગેરે નિયમથી ગી એટલે અને ડ ડી સમજવું કે ડનો મીંડાવાળો ઘણીવાર છે એટલે એને જ્ઞ એટલે ગી વિભક્તિનો લુક થઈ ગયો. ઉર્વૈયાની જગ્યાએ ઉરુણા રૂપ પ્રાપ્ત હતું. ટાનો ઈયા આદેશ થવાથી ઉર્વિયા રૂપ બન્યું. ઈયાડીયાજી કારણા કારાણા મુપ સંખ્યાનમ, આ વાર્તિકથી અહીં ઇયાજ થયો છે. સ્વપ્નયાદના સ્થાનમાં સ્વપ્નેન આ રૂપ પ્રાપ્ત હતું, પરંતુ સુપામ શુલ્ક વગેરે નિયમ અનુસાર તાનું અયાચ થઈ ગયું તેથી સ્વપ્નયા રૂપ બન્યું. વારયે ધ્વમ રૂપ પ્રાપ્ત હતું, પરંતુ ધ્વમો દ્વાત સૂત્રથી ધ્વમના સ્થાને દ્વાત આદેશ થવાથી વારય દ્વાત થઈ ગયું. અદુહતના સ્થાને અદ્રુહ આ વૈદિક પ્રયોગ છે. લોપસ્થ આત્મને પદેશુ આ સૂત્રથી તલોપ અને બહુલમ છંદસીથી રૂટનું આગમન થયું છે. વેય પાદ પૂર્તિ માટે છે. અવધીશમ આ રૂપ પ્રાપ્ત હતું, એના સ્થાને વંધિમ રૂપ થયું છે. અહીં અમનો મ આદેશ અને અડાગમનો અભાવ તથા ઈટનું આગમન થયું છે. વર્ધી વૃત્રમ યજદ્વેન મ, અહીં યજધ્વમ વત્તા એનમ આ દશામાં ધ્વમના મનો લોપ થઈને વૃદ્ધિ થવાથી ઉક્ત રૂપની સિદ્ધિ થઈ છે. યજધ્વનિમ એની પ્રાપ્તિ થઈ હતી. તમો ભરંત એમસી, અહીં ઇમહના સ્થાનમાં ઇદંતો મસી આ સૂત્ર અનુસાર એમસી રૂપ થયું છે. સ્વિન્ન સ્નાત્વી મલાદીવ, આ મંત્રમાં સ્નાત્વા રૂપ પ્રાપ્ત હતું, પરંતુ સ્નાત્વાયા દયસ્વ આ સૂત્ર અનુસાર તેના સ્થાને સ્નાત્વી નિપાતન થયો. ગત્વાય ગત્વાના સ્થાનમાં કત્વો એક સૂત્ર અનુસાર યકનું આગમન થવાથી ઉક્ત પદ સિદ્ધ થાય છે. અસ્થબિહીમાં અસ્થિ શબ્દના ઈને અનડ આદેશ થઈને નનો લોપ થઈ ગયું છે. છંદસ્યપી દૃશ્યતે અથવા તો દૃશ્યતે આ નિયમથી હલાદિ વિભક્તિ પરે રહેવાથી પણ અનડ આદેશ થાય છે અથવા તો અનંગ આદેશ થાય છે. ગોનામ, અહીં આમ વિભક્તિ પરે રહેતા નટનું આગમન થયું છે. કોઈ છંદના પાદાંતમાં ગો શબ્દ હોય તો પ્રાયઃ ષષ્ઠી બહુવચનમાં ત્યાં નૃટનું આગમ થઈ જાય છે. અપરિહ વૃતાહા, અહીં હૃ હવરે છંદસીથી પ્રાપ્ત થયેલા હૃમનો આદેશનો અભાવ નિપાતિત થયો છે. તતુરીહી જગુરીહી વગેરે પદ પણ બહુલમ છંદસીના નિયમથી નિપાતન દ્વારા સિદ્ધ થાય છે. ગ્રસિતામ ગ્રસુ અદનેનું નિષ્ટાંત રૂપ છે. અહીં ઈટનો નિષેધ પ્રાપ્ત હતો, પરંતુ નિપાતનથી ઈટ થઈ ગયો છે. એ જ પ્રમાણે સ્કભિત વગેરેને પણ સમજવા જોઈએ. પશ્વે, અહીં જસાદિશુ છંદસી વા વચનમ વગેરેથી વૈકલ્પિક ઘી સંજ્ઞા થવાના કારણે ધીની પણ ઘી આપણે કહી શકીએ, કારણ કે ધ નથી, ઘી વગેરેથી વૈકલ્પિક ઘી સંજ્ઞા થવાના કારણે ઘી સંજ્ઞાના અભાવમાં પણ અભાવમાં યણ થવાથી પશ્વે રૂપ બન્યું છે. એ જ પ્રમાણે દધદ આ દધાતીના સ્થાનમાં નિપાતિત થયું છે. લેટનું રૂપ છે. દ્રદત્તાની દાસેશુ આ મંત્ર છે. બભૂત આ લિટ લકારના મધ્યમ પુરુષનું એક વચન છે. વેદમાં એના ઈટનો અભાવ નિપાતિત થયો છે. પ્રમીણંતી, અહીં પ્રમીણંતી રૂપ પ્રાપ્ત હતું. મિનાતે નિર્ગમે સૂત્રથી હસ્વ થઈ ગયો. અવિવૃધત નિત્યમ છંદસીથી ચંગ પરે રહેતા ઉપધારૂવણનો રૂપ ભાવ નિત્ય થાય છે. મિત્રયુહુ, અહીં દીર્ઘનો નિષેધ થાય છે. દૃષ્ટ ઇવાચરતી આ અર્થમાં ક્યચ પરે રહેતા દૃષ્ટ શબ્દનો દુરસ આદેશ થાય છે. દૃશ્યુહુ આ નિપાતનાત સિદ્ધ રૂપ છે. એ જ પ્રમાણે દ્રવિણશ્યુહુ વગેરે પણ છે. વેદમાં કત્વા પરે રહેતા હા ધાતુનો હિ આદેશ વિકલ્પથી થાય છે. હિ આદેશ ન થાય તો ઘુમાસ્થા વગેરે સૂત્રથી આની જગાએ ઈ થઈ જાય છે. તેથી હિત્વા અને હિત્વા બંને રૂપ થાય છે. સુપૂર્વક ધા ધાતુથી કત પ્રત્યય થવાથી ઇત્વ નિપાતન કરવામાં આવે છે. એનાથી સુધિતમ રૂપ બને છે. જેમ કે ગર્ભમ માતા સુધિતમ વૃક્ષણાશુ દાધરતી દર્ધતી દર્ધતી અને દર્ધશી વગેરે રૂપ નિપાતનથી સિદ્ધ થાય છે. એ ધ્રુવ ધાતુના યંગ લુગંત રૂપ છે. સ્વવદી સ્વવદભી સ્વવદભી અવધાતુથી અસુન કરવાથી અવસ રૂપ થાય છે. શોભન મવો યેષામ તે સ્વવસઃ તેહી સ્વવદભી આ તેની વ્યુત્પત્તિ છે. સ્વ સ્વત વસો ઋષ સંશ્વેષ્યતે આ વાર્તિકથી ભકરાદિ પ્રત્યે પરે રહેતા સ્વવસ વગેરે શબ્દોના સનો ત થઈ જાય છે. પ્રશ્વાર્થક સ ધાતુના લીટમાં સસુવેતી નિગમે સૂત્રથી સસુ આ નિપાત સિદ્ધરૂપ છે. જેમ કે ગૃષ્ટિહી સસુ સ્થવિરહ સ્થવિરમ સુદિત વગેરે સૂત્રથી ધત્સ્વ ધત્સ્વના સ્થાનમાં ધીશ્વ નિપાતિત થાય છે. ધીશ્વવ્રજમ દક્ષિણ ઇન્દ્રહસ્તે પ્રયાય પ્રપાય મગ્નિહી અથવા તો પ્રપાયમ અગ્નિહી. અહીં પ્રસમુ પ્રસમ ઉપોદહ પાદપૂર્ણેથી પાદપૂર્તિને માટે પ્ર ઉપસર્ગનો દ્વિત્વ થઈ ગયો છે. હરિવતે હર્યાશ્વાય હરિવતે હર્યશ્વાય અહીં છંદ શિરથી મતુપના મનો વ થયો છે. અશ્વણંત આ અક્ષી શબ્દથી મતુપ છંદસ્યપી દૃશ્યતેથી અનગ આદેશ તથા અનો નુટથી નુટનું આગમ થયું છે. સુપથિંતરહ માં નાદ ઘસ્યથી નૃટનું આગમન વિશેષ કાર્ય છે. રથિતરહમાં ઇદ્રથિનહથી ઈ થયો છે. ન સતમમાં નગપૂર્વક સદ ધાતુથી નિષ્ઠામાં નત્વનો ભાવ નિપાતિત થયો છે. એ જ પ્રમાણે સૂત્રોક્ત નિષત વગેરે શબ્દો જાણવા જોઈએ. અમનરેવ એમાં અમ્ન શબ્દ ઈષત અર્થમાં છે. વેદમાં સકારના વૈકલ્પિક રેપ નષ્ટ થયો છે. ભૂવરથો ઇતિ અહીં ભુવસ્વ મહાવ્યાહ્રતેથી ભુવસના સનો ર થયો છે. બ્રુહી અહીં બ્રુહી પ્રેશ્ય વગેરે સૂત્રથી ઉકાર લુપ્ત થયો છે. જેમ કે અગ્નેય અગ્નેય અનુબ્રુ ત્રણહી તૃતીહી અધમાવાસ્ય ત્યા તથ્ય અહીં નિગૃહાનુગોયે ચ આ સૂત્રના વાક્યથી ટીનો પ્લુતભાવ થાય છે. અગ્નિત પ્રેપ ક્ષણે પરસ્ય ચ આ સૂત્રથી આદિ અને પરનો પણ લુપ્ત થાય છે. ઉદાહરણને માટે ઓત્રણ શ્રા ત્રણ વય વગેરે પદ છે. આ બધામાં પ્લુત ત્રણ માત્રા થયું છે. દાસવાન વગેરે પદ પશુ પ્રત્યયાંત નિપાતિત નષ્ટ થાય છે. સ્વતવાન શબ્દના નકારનો વિકલ્પથી રૂ થાય છે. પાયુ શબ્દ પરે રહેવાથી સ્વતવામ પાયુરગ્ને ત્રિભિષ્ટવમ દેવ સવિત અહીં ત્રિભિષ વત્તા ત્વમ આ દશામાં ઈષ્મત તત સુષ્વંત પાદમ આ સૂત્રમાં સના સ્થાને સ થઈને ષટત્વ થવાથી ત્રિભિષ્ટવમ બને છે. નૃભિષ્ટત અહીં સ્તુતસ્તતોમયો છંદસી આ સૂત્રથી નૃભિષનો સનો સ થઈને સતત્વ થયો છે. અભિષુણ અહીં શુગ સૂત્રથી સનો સ થયો છે. ઋતાશાહમ માં સહે પૃતંતર્યાતાભ્યામ ચ પુનઃ સહે પૃતનરતાભ્યામ ચ આ સૂત્રથી સનો મૂર્ધન્ય આદેશ થયો છે. ન્યસિદત અહીં પણ નિવ્યભિભવ્યો ડડવ્યાયે વા છંદસી આ સૂત્રથી સનો મૂર્ધન્ય થયો છે. નૃમણાહ આ પદમાં છંદસ્ય રુદવગ્રહાત સૂત્રથી નનો અણ થયો છે. બાહુલક ચાર પ્રકારના હોય છે. ક્યાંક પ્રવૃત્તિ હોય છે, ક્યાંક અપ્રવૃત્તિ હોય છે, ક્યાંક વૈકલ્પિક વિધિ હોય છે અને ક્યાંક અન્યથા ભાવ હોય છે. આ પ્રમાણે સંપૂર્ણ વૈદિક પદ સમુદાય સિદ્ધ છે. ક્રિયાવાચી ભૂ વા વગેરે શબ્દોની ધાતુ સંજ્ઞા જાણવી જોઈએ. ભૂ વગેરે ધાતુ પ્રશ્નપદી મનાય છે. એદ વગેરે 36 ધાતુ ઉદાત્ત તથા આત્મને પદી છે. એમને અનુદા તેત માનવામાં આવ્યા છે. હે મુને, અત વગેરે 37 ધાતુ પ્રશ્નપદી છે. શી ક્રુ વગેરે 42 ધાતુ આત્મને પદીમાં ગણવામાં આવ્યા છે. ફક વગેરે 50 ધાતુ ઉદાદેત પ્રશ્નપદી કહેવામાં આવ્યા છે. વર્ચ વગેરે 21 ધાતુ અનુદા તેત આત્મને પદી કહ્યા છે. ગુપ વગેરે 42 ધાતુ ઉદાતેત એટલે પ્રશ્નપદી કહ્યા છે. ઘીણી વગેરે 10 ધાતુ ક્રિયાપદ એટલે કે ધાતુ એટલે કે ક્રિયાપદ શાબ્દિકો દ્વારા અનુદાતેત એટલે કહેવામાં આવ્યા છે. અણ વગેરે 27 ક્રિયાપદ એટલે કે ધાતુ ઉદાતેત બતાવ્યા છે. અય વગેરે 34 ક્રિયાપદ વ્યાકરણના પંડિતો દ્વારા આત્મને પદી માનવામાં આવ્યા છે. મવ્ય વગેરે 72 ક્રિયાપદ ઉદાતાનુબંધી કહેવાય છે. ધાવુ ધાતુ એકલા જ સ્વરિતેત કહેવાય છે. શુદ્ધ વગેરે 52 ક્રિયાપદો અનુદાતેત કહ્યા છે. દુક્ષિર દુષિર વગેરે 88 ધાતુ ઉદાદેત માનવામાં આવ્યા છે. દ્યુત વગેરે 22 ધાતુ અનુદાતેત સ્વીકારાયા છે. ઘટાદીમાં 13 ધાતુ ક્ષિત અને અનુદાતેત કહ્યા છે. ત્યાર પછી જ્વર એટલે તાવ વગેરે 52 ધાતુ ઉદાત કહ્યા છે. રાજા ધાતુ સ્વરિતેત છે. ત્યાર પછી ભ્રાજ ભ્રાશ્રુ અને બ્લાશ્રુ આ 3 ક્રિયાપદ અનુદાતેત કહેવામાં આવ્યા છે. ત્યાર પછી શમુ ધાતુથી લઈને આગળ બધા આધુદાત અને ઉદાતેત એટલે પ્રશ્નપદી છે. પછી એકમાત્ર સહ ધાતુ અનુદાતેત તથા એકલું રમ ધાતુ આત્મને પદી છે. તેના પછી સદ વગેરે 3 ધાતુ ઉદાદેત છે. પછી કુચ વગેરે 4 ધાતુ પણ ઉદાદેત ઉદાતેત એટલે કે પ્રશ્નપદી જ છે. ત્યારબાદ હિક વગેરે 35 ધાતુ સ્વરિતેત છે. શ્રીગ ધાતુ સ્વરિતેત છે. ભૃગ વગેરે 4 ધાતુ પણ સ્વરિતેત જ છે. ધેટ વગેરે 46 ધાતુ પ્રશ્નપદી છે. શ્મિગ વગેરે 18 ધાતુ આત્મને પદી છે. પછી પુંગ વગેરે 3 ધાતુ અનુદાતેત કહેવામાં આવે છે. હવ ધાતુ પ્રશ્નપદી છે. પછી ગુપ્ત થઈ લઈને 3 ધાતુ આત્મને પદી છે. રમ વગેરે ધાતુ અનુદાતેત છે. અને ગીક્ષિદા ઉદાદેત છે. રકમભૂ વગેરે 15 ધાતુ પ્રશ્નપદી છે. કિમ ધાતુ ઉદાદેત છે. દાન શાન આ 2 ધાતુ ઉભયપદી છે. પચ વગેરે 9 ધાતુ સ્વરિતેત એટલે કે ઉભયપદી છે. તે પ્રશ્નપદી અને આત્મને પદી બંને મનાય છે. પછી 3 સ્વરિતેત ધાતુ છે. પરિભાષણાર્થક વદ અને વચ ધાતુ પ્રશ્નપદી છે. આ બધી મળીને 1006 ધાતુ વાદી કહ્યા છે. અદ અને હન ધાતુ પ્રશ્નપદી છે. દ્વિષ વગેરે 4 ધાતુ સ્વરિતેત માનવામાં આવ્યા છે. અહીં ફક્ત ચક્ષિંગ ધાતુ આત્મને પદી છે. પછી ઈર વગેરે 13 ધાતુ અનુદાતેત છે. હે મુને, વ્યાકરણના વિદ્વાનોએ શુંગ અને સિંગ આ 2 ધાતુઓને આત્મને પદી કહ્યા છે. ઘણા એને ડ વાંચે છે શુડ, પણ એને શુડની જગ્યાએ શુ શુંગ અને સિંગ અથવા તો સી અ અને શુ અ. પછી શું વગેરે 7 ધાતુ પ્રશ્નપદી બતાવવામાં આવ્યા છે. હે મુનીશ્વર, અહીં 1 ઉર્ણગ ધાતુ સ્વરિતેત કહ્યું છે. દ્યુ વગેરે 3 ધાતુ પ્રશ્નપદી બતાવ્યા છે. હે નારદ, માત્ર સ્ટગ ધાતુને એટલે કે સ્ટંગ એમય બોલે છે ને, સ્ટગ એમય બોલાય છે. ધાતુને શાબ્દિકોએ ઉભયપદી કહ્યું છે. રા વગેરે 18 ધાતુ પ્રશ્નપદી છે. હે નારદ, પછી માત્ર ઈડ ધાતુને આત્મને પદી કહ્યું છે. ત્યાર પછી વિદ વગેરે 4 ધાતુ પ્રશ્નપદી માનવામાં આવ્યા છે. જીશ્વપ અથવા તો ગીશ્વપ સયે આ ધાતુ પ્રશ્નપદી છે. હે મુને, સ્વ વગેરે ધાતુ મેં તમને પ્રશ્નપદી કહ્યા છે. દિધિંગ અને વેવિંગ અથવા તો દિધિડ અને વેવિડ જેને ડ મીંડાવાળો એને જ્ઞ એમ એ બોલતા, દિધિંગ અને વેવિંગ આ 2 ધાતુ આત્મને પદી માનવામાં આવ્યા છે. શશ વગેરે 3 ધાતુ ઉદાતેત છે. હે મુનિશ્રેષ્ઠ, ચર્કરિતમ ચ આ યલુગંતનું પ્રતીક છે. આ અદાદિ માનવામાં આવ્યું છે. રંગ ધાતુ અનુદાતેત છે. આ પ્રમાણે અદાદિ ગણમાં 73 ધાતુ છે. હું વગેરે 4 ધાતુ હું ભી હિ અને પૂ વગ પ્રશ્નપદી માનવામાં આવ્યા છે. મૃગ ધાતુ સ્વરિતેત અને ઓહાક ધાતુ ઉદાદેત છે, માંગ અને ઓહાંગ આ બે ધાતુ અનુદાતેત છે. દાનાર્થક દા અને ધારણાર્થક ધા આ બેમાં સ્વરિતની ઇતસંજ્ઞા થઈ છે. અણિજીર વગેરે ત્રણ ધાતુ સ્વરિતેત કહ્યા છે. ધ્રુવ વગેરે 12 ધાતુ પ્રશ્નપદી માનવામાં આવ્યા છે. આ પ્રમાણે હવાદી એટલે કે જુહત્યાદી ગણમાં 22 ધાતુ છે. દીવ વગેરે 25 ધાતુ પ્રશ્નપદી કહેવાય છે. હે નારદ, શુંગ વગેરે દુંડ વગેરે દુંગ અને એટલે શુંગ અને શુંગ વગેરે દુંગ એ આત્મને પદી છે. શુંગ વગેરે 7 ધાતુ ઓદિત અને આત્મને પદી માનવામાં આવ્યા છે. હે વિપ્રવર, અલિંગ વગેરે ધાતુ અહીં આત્મને પદી બતાવવામાં આવ્યા છે. ક્ષતિ એટલે કે શો વગેરે 4 ધાતુ પ્રશ્ને પદી છે. હે મુને, જની વગેરે 15 ધાતુ આત્મને પદી છે. મૃષ વગેરે 5 ધાતુ સ્વરિતેત કહ્યા છે. પદ વગેરે 11 ધાતુ આત્મને પદી છે. અહીં વૃદ્ધિ અર્થમાં જ અકર્મક રાધ ધાતુનું ગ્રહણ છે. આ સ્વાદી અને ચુરાદી ગણમાં પણ જોવામાં આવ્યું છે. રાધ વગેરે 13 ધાતુ ઉદાતેત કહ્યા છે. ત્યાર પછી રદ વગેરે 8 ધાતુ પ્રશ્ન પદી બતાવ્યા છે. શમ વગેરે 46 ધાતુ ઉદાતેત કહ્યા છે. આ પ્રમાણે દિવાદીમાં 140 ધાતુ માનવામાં આવ્યા છે. સુ વગેરે 9 ધાતુ સ્વરિતેત કહ્યા છે. હે મુને, દુ વગેરે 7 ધાતુ પ્રશ્ન પદી માનવા બતાવવામાં આવ્યા છે. અસ અને સ્થિધ આ બે ધાતુ અનુદાતેત છે. અહીં તિક વગેરે 14 ધાતુઓને પ્રશ્નપદી માનવામાં આવ્યા છે. હે વિપ્રવર, સ્વાદિગણમાં કુલ 32 ધાતુ હોવાનું કહ્યું છે. હે મુનિશ્રેષ્ઠ, તુદ વગેરે 6 સ્વરિતેત છે. રુચિ ધાતુ ઉદાતેત છે અને જુષી વગેરે 4 ધાતુ આત્મને પદી છે. વૃષ્ણ વગેરે 105 ધાતુ ઉદાતેત કહ્યા છે. હે મુનીશ્વર, અહીં માત્ર ગુરી ધાતુ અનુદાતેત બતાવાયું છે. ઋણુ વગેરે 4 ધાતુ પ્રશ્નપદી માનવામાં આવ્યા છે. ખુંગ ધાતુને અનુદાતેત કહેવામાં આવ્યું છે. અહીં કુટાદિગણની પૂર્તિ થઈ છે. પુંડ અને મૂંગ એટલે પુંગ અને મૂંગ એ બે આત્મનેપદી ધાતુ છે. રી અને પીથી 6 ધાતુ સુધી પ્રશ્ને પદમાં ગણવામાં આવ્યા છે. ધ્રુવ અને ધ્રુવ આ બે ધાતુ આત્મનેપદી કહ્યા છે. હે મુને, પ્રચ્છ વગેરે 16 ધાતુ પ્રશ્નપદી બતાવવામાં આવ્યા છે. હે ઉને, મિલ વગેરે 6 ધાતુ સ્વરિતેત કહેવામાં આવ્યા છે. આના પછી કૃતિ વગેરે 3 ધાતુ પ્રશ્નપદી છે. આ પ્રમાણે તુદાદીમાં 157 ધાતુ છે. રુદ વગેરે 9 ધાતુ સ્વરિતેત છે. કૃતિ ધાતુ પ્રશ્નપદી છે. ગિયંધીથી 3 ધાતુ સુધી અનુદાતેત કહ્યા છે. ત્યાર પછી શિષ પિષ વગેરે 12 ધાતુ ઉદાતેત છે. આ પ્રમાણે રુદાદી ગણમાં કુલ 25 ધાતુ છે. તનુ ધાતુથી લઈને 7 ધાતુ સ્વરિતેત છે. મનુ અને વનુ આ બંને આત્મને પદી છે. કૃ ધાતુ સ્વરિતેત કહ્યું છે. હે વિપ્રવર, આ પ્રમાણે વ્યાકરણોને તનાદી ગણમાં 10 ધાતુઓની ગણના કરી છે. ક્રી વગેરે 7 ધાતુ ઉભયપદી છે. હે મુનીશ્વર, સ્તંભુ વગેરે 4 શ્રોત્ર એટલે સૂત્રોક્ત ધાતુ પ્રશ્નપદી કહ્યા છે. કૃંજ વગેરે 22 ધાતુ ઉદાદેત કહ્યા છે. રંગ ધાતુ આત્મને પદી છે. સંત વગેરે 21 ધાતુ પરસ્મેપદી છે અને ગ્રહ ધાતુ સ્વરિતેત છે. આ પ્રમાણે વિદ્વાનોએ ક્યાદિગણમાં 52 ધાતુ ગણાવ્યા છે. ચુર વગેરે 136 ધાતુ ગીત ઉભયપદી માનવામાં આવ્યા છે. હે મુને, ચિત્ત વગેરે 18 અથવા 38 આત્મને પદી માનવામાં આવ્યા છે. ચર્ચથી લઈને ધૃષ ધાતુ સુધી ગીત ઉભયપદી કહ્યા છે. આ પછી 48 અદંત ધાતુ પણ ઉભયપદી જ છે. પદ વગેરે 10 ધાતુ આત્મને પદીમાં પરિગણિત આવ્યા છે. અહીં સૂત્ર વગેરે 8 ધાતુઓને પણ મનીષી પુરુષોએ ઉભયપદી કહ્યા છે. પ્રાતિપદિકથી ધાત્વાર્થમાં અણીચ અને પ્રાયઃ બધી વાતો ઇષ્ટ પ્રત્યેની જેમ હોય છે. તાત્પર્ય એ છે કે ઇષ્ટ પ્રત્યે પરે રહેતા જેમ પ્રાતિપાદિક પુવદ ભાવ, રભાવ, ટિલોપ, વિમંતુબલોપ, એણાદિલોપ, પ્રસ્થ, સ્ફર્ફ વગેરે આદેશ અને ભસંજ્ઞા વગેરે કાર્ય થાય છે, તે જ પ્રમાણે અણી પરે રહેતા પણ બધા કાર્ય થશે. તેને કરે છે અથવા તેને કહે છે. આ અર્થમાં પણ પ્રાતિપદિકથી અણીચ પ્રત્યય થાય છે. પ્રયોજક વ્યાપારમાં પ્રેષણ એટલે મોકલવું વગેરે વાંચ્યું હોય તો ધાતુથી અણિચ થાય છે. કર્તૃ વ્યાપારને માટે જે કરણ છે તેનાથી ધાત્વર્થમાં અણિચ થાય છે. ચિત્ર વગેરે આઠ ધાતુ ઉદાતેત છે, પરંતુ સંગ્રામ ધાતુને શબ્દશાસ્ત્રના વિદ્વાનોએ અનુદાતેત માન્યું છે. સ્તોભ વગેરે સોળ ધાતુ અદંત ધાતુઓના નિદર્શન છે. બહુલ મેતિનની દર્શનમ, આમાં જે બહુલ શબ્દ આવ્યો છે તેનાથી અન્ય જે સૂત્રોક્ત લૌકિક અને વૈદિક ધાતુ છે તે બધાનું ગ્રહણ થાય છે. બધા ધાતુ બધા ગણોમાં છે અને બધાના અનેક અર્થ છે. આ ધાતુઓ સિવાય સનાદિ એટલે કે સન, ક્યચ, કામ્યચ, ક્યંગ, ક્યંગ, કયશ, આચાર, ક્વિપ, અણિચ, યંગ, યક, આઈ, ઈયંગ, અણિંગ, આ બાર પ્રત્યય સનાદિ કહેવાય છે. એટલે આ ધાતુઓ સિવાય સનાદિ પ્રત્યય જેમના અંતમાં હોય તેમની પણ ધાતુ સંજ્ઞા થાય છે. નામ ધાતુ પણ ધાતુ જ છે હે નારદ. આ પ્રમાણે અનંત ધાતુઓની ઉદ્ભાવના કલ્પના થઈ શકે છે. અહીં સંક્ષેપમાં બધું બતાવવામાં આવ્યું છે. આનો વિસ્તાર તત્સંબંધી ગ્રંથોમાં છે. ઉપદેશાવસ્થામાં એકાચ અનુદાત ધાતુથી પરે વરાદી આર્ધ ધાતુકને ઇટનું આગમ થતું નથી. જેમનામાં નિદર્શ લાગુ થાય છે તે ધાતુઓને અનિટ કહે છે. તે જ અનિટ યા એકાચ અનુદાત ધાતુઓની અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે. અજંત ધાતુમાં ઉકારાંત રૂકારાંત યુ રૂ ણુ શિંગ સ્નુ નુ શી શ્વી ડિંગ શ્રીંગ રૂંગ રૂગ આ બધાને છોડીને બાકીના બધા અનુદાત અર્થાત અનિટ માનવામાં આવ્યા છે. શકલ શકલ શકલરુ પચ મુચ રીચ વચ વિચ સિચ પ્રચ ત્યજ નિજીર ભજ ભગજુ ભગજ ભુજ ભ્રષ્જ મસ્જ યજ યુજ રુજ રુગજ વિજીર સ્વગજ સગજ શૃગજ અદ ક્ષુદ ખિદ છિદ તુદ નુદ પદ ભિદ વિદ એટલે કે સત્તા, વિદ એટલે કે વિચારવું, શદ સદ સ્વિદ સ્કંદ હદ ક્રુદ શુદ્ધ બુદ્ધ બંધ યુદ્ધ રુદ્ધ રાધ વ્યધ શુદ્ધ સાધ સિદ્ધ મન એટલે કે હવે દિવાદી, હન આપ શિપ શુપ તપ તીપ સ્ત્રુપ દ્રુપ લિપ લુપ વપ શપ સ્વપ શ્રુપ યબ રબ લબ ગમ નમ યમ રમ કૃષ દંશ દિશ દૃશ મૃષ રીશ રૃષ લિશ વિશ સ્પૃશ કૃષ ત્વિષ તુષ દ્વિષ દુષ પુષ પિશુ વિષ શિષ શુષ શ્લિષ ધસ વસ દહ ઘસ વસ દહ દિહ દુહ નહ મિહ રૂહ લિહ તથા વહ. આ અલંતમાં 102 ધાતુ અનુદાત માનેલા છે. ચ વગેરેની નિપાત સંજ્ઞા થાય છે. પ્ર વગેરે ઉપસર્ગ ગતિ કહેવાય છે. ભિન્ન ભિન્ન દિશા દસ ભિન્ન દિશા દેશ અને કાળમાં પ્રગટ થયેલા શબ્દ અનેક અર્થોના બોધક હોય છે. હે વિપ્રવર, તે દેશકાળને ભેદતા બધા લિંગોમાં પ્રયુક્ત થાય છે. અહીં ગણપાઠ સૂત્રપાઠ ધાતુપાઠ અને અનુનાસિક પાઠ પારાયણ કહેવાય છે. હે નારદ, વૈદિક અને લૌકિક બધા શબ્દ નિત્યસી છે. પછી વ્યાકરણો દ્વારા જે શબ્દોનો સંગ્રહ કરવામાં આવે છે તેમાં તે શબ્દોનું પારાયણ જ મુખ્ય હેતુ છે. પારાયણ જન્ય પુણ્ય લાભને માટે જ તેમનું સંકલન થાય છે. સિદ્ધિ શબ્દોનું જ પ્રકૃતિ પ્રત્યય આદેશ અને આગમ વગેરે દ્વારા લઘુમાર્ગથી સારી રીતે નિરૂપણ કરવામાં આવે છે. આ પ્રમાણે તમારી સામે નિરુક્તનું યત કિંચિત જ વર્ણન કરવામાં આવ્યું છે. હે નારદ, આને આનું પૂરેપૂરું વર્ણન તો કોઈ પણ કરી શકે એમ નથી. પૂર્વભાગ દ્વિતીય પાદ અધ્યાય 53 જે અનુક્રમણિકા પ્રમાણે આપણા અધ્યાય 49 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.